નમાજ તમે? કોને છેતરી રહ્યા છો તમે? તમે કુરાન સાથે પણ ચેડા કરી રહ્યા છો, તમે મુસલમાનને પણ છેતરી રહ્યા છો, રામ ભક્તને પણ તમે છેતરી રહ્યા છો તમારી પ્રસિદ્ધિના આધારે. આ એક રમત છે, આ લપસણી એવી છે કે બધાને ગમે એવી છે. વાહવા થશે, છાપાઓમાં ફોટા થવાશે, બધા જ નેતાઓ જે આજે બધી જ નિષ્ઠાને છોડીને બેઠા છે તમને અભિનંદન આપશે. પણ જેના નામે તમે ચરી ખાઈ રહ્યા છો એ રામાયણને ખોલીને જુઓ એ તમને શું કહે છે. જેના નામે તમે પ્રસિદ્ધિ પ્રાપ્ત કરવા ઈચ્છો છો એ કુરાનને ખોલીને જુઓ, એ કુરાન આને કબૂલ કરે છે? કુરાન આને કાફર કહે છે, કેમ કે કુરાનના હિસાબે ઈશ્વર નિરાકાર છે, એની મૂર્તિ સંભવ નથી. જે મૂર્તિને પૂજે છે પાપી છે એમ કુરાન કહે છે. હવે તમે રામને કેવી રીતે ઈશ્વર કહી શકો છો અને અલ્લાહને રામ સાથે કેવી રીતે સરખાવી શકો છો? કારણ કે અલ્લાહનો કુરાનના હિસાબે અલ્લાહનો કોઈ દિવસ અવતાર નથી હોતો. આપણે ત્યાં ઈશ્વર રામ છે જેનો અવતાર છે. આ સિદ્ધાંતને તમે કેમ છુપાવી શકશો? એટલે કુરાન સાથે પણ તમે છેતરપિંડી કરો છો, મુસલમાન સાથે પણ છેતરપિંડી કરી રહ્યા છો, હિન્દુ ધર્મ સાથે પણ છેતરપિંડી કરી રહ્યા છો. એવી ચમચાગીરી કરવાની જરૂર શું છે? આ સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટેનું એક મોહ છે અને લોકોના નિષ્ઠાને તોડવા માટે આ એક ચર્ચની જીવનો પ્રકાર છે. મહાપ્રભુજીની દ્રષ્ટિમાં આ એક આદર્શ દ્રષ્ટાંત ચર્ચની જીવનો છે. હાજીપીરમાં હાજી બની જાય ને અયોધ્યાની અંદર જઈને અવધવાસી બની જાય. આ કોઈ રામ ભક્તની કથા નથી, આ કોઈ સાચા મુસલમાનની કથા નથી, આ એક જાતની છેતરપિંડી છે. આવું દરેક ક્ષેત્રમાં ચાલે છે. આપણે ક્યાં અલગ રહેવાનું? એક સૌરાષ્ટ્રના જ એક વૈષ્ણવ પરિવાર મર્યાદિના સંતાન કચ્છમાં આવીને વસ્યા, ધંધાના કામ વસ એમને કોચીનમાં અને ત્યાં રહેવાનું થયું. ત્યાં કચ્છના પરંપરાગત જે કચ્છવાસીઓ છે એમના સાથે એમનો પાર્ટનરશિપ થઈ. હવે એ વ્યક્તિ મોટે ભાગે કચ્છના જે સ્થાનિક લોકો છે એ લોકો આશાપુરા દેવીના ભક્ત છે, એટલે શાક્ત સંપ્રદાયના છે. ધંધાદારી સંબંધો સ્થાપિત થયા અને વૈષ્ણવ સંબંધ છે એનાથી છેટા થયા પછી એમને એમ થયું કે હવે જેમની સાથે આપણે ધંધો કરીએ છીએ, જેમના સમાજમાં આપણે રહેવાનું છે, એમનાથી આપણે ક્યાં અળગા રહેવાનું? એટલે એમણે પણ ઠાકોરજીની સાથે આશાપુરા છે એની છબીને પધરાવીને એમની સેવા ચાલુ કરી, કેમકે એ સમાજમાં એમને માન્યતા મળી જાય. વાત આટલો નાનકડો મુદ્દો છે, એમાં એ વાંધો નથી. કોઈ કૃષ્ણસિંહની સેવા પૂજા કરે અથવા તો કોઈ દેવી કે કોઈ શિવની દેવા પૂજા કરે, સ્વતંત્ર કરે કે ભેગી કરે, એમાં કોઈને કોઈ આપત્તિ ન હોઈ શકે. કારણ શું? કેમ કે એક દેવોપાસના અને બહુદેવોપાસના આ બંને જાતની ઉપાસના આપણા સનાતન ધર્મની અંદર શાસ્ત્રમાં વર્ણિત છે. પણ સવાલ એ છે કે જે સંપ્રદાય એક દેવોપાસનાને લઈને ચાલે છે, એ સિદ્ધાંતના આધારે ચાલે છે, એ સંપ્રદાયનો અનુયાયી બહુદેવોપાસના નથી કરી શકતો. બહુદેવોપાસના કરનાર વ્યક્તિ છે એણે પોતાની નિષ્ઠા બહુદેવોપાસક તરીકે જ રાખવી જોઈએ, એણે પોતાનું નામ પુષ્ટિમાર્ગી વૈષ્ણવ તરીકે ન રાખવું જોઈએ કે હું પુષ્ટિમાર્ગી વૈષ્ણવ છું. આ જાતનું જો વિભાજન છે સમજની અંદર ને વ્યવહારમાં ત્યાં સુધી કોઈ સમસ્યા નથી. પણ પુષ્ટિમાર્ગી પોતાને ઓળખાવી અને કૃષ્ણ સેવાની સાથે શિવની પૂજા કે કોઈ દેવીની ઉપાસના કે કોઈ યજ્ઞ યાગ આ જો કંઈ કરી રહ્યો છે, તુલસીની કંઠી ધારણ કરે, પાછી એના અંદર રુદ્રાક્ષ પણ પહેરે, તિલક પણ કરે, એની સાથે ત્રિપુંડ પણ ધારણ કરે, આ જે ભેળસેળ છે એ સ્વીકાર્ય નથી. જેમ કોઈ વ્યક્તિ વિદ્યાર્થી એમ કે મને કોમર્સ પણ ગમે છે ને આર્ટ્સ પણ ગમે છે ને સાયન્સ પણ ગમે છે, હું ત્રણેયમાં એક સાથે એડમિશન લેવા ઈચ્છું છું, કોઈ કોલેજ એને આપે એડમિશન? નથી શક્ય. આજની તારીખમાં તો શક્ય નથી. એવો કોઈ કાનૂન નથી કે એક સાથે તમે ભણી શકો. એ જ વિષયો જે તમને ગમે છે દસમા ધોરણ સુધી બધા એક સાથે ચાલી રહ્યા છે. દસમા ધોરણ સુધી કોમર્સ સાયન્સ અને આર્ટ્સ ત્રણેયના વિષયો એક સાથે ચાલી રહ્યા છે, તમે આનંદથી ભણો. પણ કોલેજમાં ગઈને પછી એમ કે નહીં દસમા સુધી તો ભણાવતા હતા હવે કેમ ના પાડો છો? તો ભાઈ કે હવે તો ક્યારેક તો તમે પરિપક્વ થાઓ, ક્યાં સુધી આ એકનો એક ભણ્યા કરશો? હવે કોઈક એકમાં રુચિ સ્થિર કરી અને એની અંદર આગળ વધો, એક નિષ્ઠા ક્યારેક તો પેદા કરો. પણ કોઈ વ્યક્તિ કોલેજમાં ભણ્યા પછી પણ દસમાની જ માનસિકતા કે આઠમા ધોરણની જ માનસિકતામાં બેઠો હોય તો એના લાયક નથી એ સ્થાનના. એમ શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે માર્ગ નિષ્ઠા એવી વસ્તુ છે કે એને એક વળગીને ચાલો તો એના અંદર કોઈ ભ્રમ પેદા ન કરો, ન પોતાના સ્વરૂપની અંદર કોઈ જાતનો ભ્રમ પેદા કરો. ચર્ચની જીવ છે એની માનસિકતા આ છે કે કોઈ માર્ગમાં નિષ્ઠ નથી થઈ શકતો, એ ચારેય બાજુ ભટકીને સંતોષ લેવા ઈચ્છે છે. ખ્યાલમાં આવ્યું ને? એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે એને ન તો પ્રવાહ માર્ગી શુદ્ધ કહી શકાય છે, ન એને મર્યાદા માર્ગી કહી શકાય છે, ન એને પુષ્ટિ માર્ગી કહી શકાય છે. તો આ જીવોને શું મળશે? એમનું ચરિત્ર તો આપણે જાણી ગયા, એમને ફળ શું થશે? શ્રી મહાપ્રભુજી કહેશે કે એમને માર્ગનું કોઈ પણ અંતિમ ફળ પ્રાપ્ત નહીં થાય. એટલે પુષ્ટિજીવને જે ભગવત સ્વરૂપની પ્રાપ્તિ રૂપ ફળ પ્રાપ્ત થશે એ જીવને ફળ નહીં મળે. મર્યાદા જીવને જે મુક્તિ આત્મસુખ વગેરે જે ફળ કયા છે શાસ્ત્રે, એ જે પ્રાપ્ત થશે એ આ ચર્ચની જીવને નહીં મળે. પણ એ જે માર્ગના અંદર જેટલો સમય હશે એટલો સમય એને તાત્કાલિક કંઈક કંઈક ફળ પ્રાપ્ત થશે. કેવી રીતે? કે જેમ તમે અહીંયાથી રાજકોટમાંથી કોઈ ટ્રેનની અંદર બેસો, તમે ટ્રેનમાં ત્રિવેન્દ્રમ સુધી જઈ શકો છો, જગન્નાથપુરી સુધી જઈ શકો છો, કે દિલ્હી સુધી કે જમ્મુ તવી સુધી પણ તમે જઈ શકો છો. ટ્રેન ત્યાં સુધી ચાલવાની છે. ઘણા લોકો એ ટ્રેનની અંદર અમદાવાદની ટિકિટ લઈને બેસે, કોઈ રતલામની ટિકિટ લઈને બેસે, કોઈ મથુરાની ટિકિટ લઈને બેસે. ટ્રેનમાં તો તમે એ સવાર થયા છો જે રાજકોટથી જમ્મુ તવી સુધી કે રાજકોટથી જગન્નાથપુરી સુધી જવાની છે. પણ એ ટ્રેનમાં તમે એના છેલ્લા મુકામ સુધી નથી જવા ઈચ્છતા. તમારી પાસે અત્યારે એ સાધન છે કે જેમાં તમે તમારી ઈચ્છિત જગ્યાએ ઉતરી શકો છો. તમે એ ટિકિટ લઈને બેસી ગયા અને તમે મથુરા ઉતર્યા. જગન્નાથપુરીનું કે જમ્મુ તવી કે દિલ્હીનું સ્ટેશન તમને ન મળ્યું, પણ જ્યાં સુધી એ ટ્રેનમાં સવાર થયા અને જ્યાં ઉતર્યા એ સ્ટેશન તો તમને મળ્યું ને. તો ચર્ચની જીવને આવું ફળ મળે છે. જ્યારે જેમ ટિકિટ લઈને કોઈ બેસે ને મનમાં એને એમ વિચાર આવે કે ટિકિટ તો મથુરાની લીધી છે પણ આપણે હવે દિલ્હી સુધી જ ચાલ્યા જઈએ, એમ કોઈ વિચારે અને એમ કે હવે બધે ક્યાં બધા લોકો પકડાય એવું થોડું છે, એમ કરીને એક રિસ્ક લે, ચલો દિલ્હી સ્ટેશને ટ્રેન પહોંચી ત્યાં સુધી કોઈ ટિકિટ ચેક કરનાર આવ્યો નહીં, એ રાજીનો રેડ થઈ ગયો, હાશ આપણે યમુના નાયા એમ. અને જ્યારે દિલ્હીના એક નંબરના પ્લેટફોર્મ ઉપરથી બહાર જવા માટે નીકળે ત્યાં ઓલો ટિકિટ ચેક કરવું હોય, ટિકિટ ટિકિટ ટિકિટ, એમાં જુએ કે આ તો મથુરા સુધીની ટિકિટ છે, નાખો જેલમાં. મથુરા ઉતરી ગયો હોત તો હજી કંઈક પ્રાપ્ત કર્યું હોત, પરંતુ એની અંદર આગળ ગયો તો ત્યાંથી તો એને ફરી પાછો રિટર્ન થવું પડશે. એમ કોઈ ચર્ચની જીવ એવું દુસ્સાહસ કરી અને બહુ આગળ વધવાનો પ્રયાસ કરે તો છેલ્લા મુકામે પણ એને પકડી પડાય છે, એ ત્યાંથી પાર નથી થઈ શકતો. આ વ્યવસ્થા છે. એટલે ચર્ચની જીવ છે એને સર્વત્ર સકલમ ફલમ, એમ શ્રી મહાપ્રભુજી કહે છે કે જ્યાં જાય છે ત્યાં એને સકલ ફલ પ્રાપ્ત થાય છે. સકલ શબ્દ થોડો ભ્રામક છે. સકલનો એક ગુજરાતીમાં અર્થ થાય બધું, પણ બધું નથી મળતું. અહીંયા સકલ શબ્દનો અર્થ ભિન્ન તાત્પર્યથી વપરાયો છે. કલા એટલે ખંડ, ભાગ, ટુકડા. એમ ચંદ્રની કલા કહીએ ને, આજે આટલી કલા છે, આ નાની કલા છે, મોટી કલા છે, એમ કલા છે સંસ્કૃતમાં ટુકડા માટે વપરાય છે, ભાગ કે ખંડ માટે. શ્રી મહાપ્રભુજી જ્યારે સકલ શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે એનો તાત્પર્ય છે ખંડિત ફલ, સખંડ ફલ. એટલે સર્વત્ર સકલમ ફલમ એનો મતલબ એ છે કે એ ચર્ચની જીવ જે માર્ગમાં જ્યાં સુધી ચાલશે એટલો આંશિક ફલ એને પ્રાપ્ત થશે, એ માર્ગનો અંતિમ ફલ એ ચર્ચની જીવને પ્રાપ્ત નહીં થાય. આ અર્થમાં અહીંયા એ ચર્ચની જીવની ગતિ શ્રી મહાપ્રભુજી સમજાવી રહ્યા છે. એટલે એવી રૂચિવાળા લોકો હોય છે, એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાને પણ કોઈ એ કક્ષાના જીવોને અહીંયા પ્રકટ કર્યા છે કે જે ગોકુલમાં ગોકુલદાસ ને મથુરામાં મથુરાદાસ થઈ જાય છે, ગોંડલમાં ગોંડલદાસ થઈ જતા આવશે, એમ દરેક પ્રકારની મનોવૃત્તિવાળા જીવો છે એને આપણે ચર્ચની જીવ સમજવા જોઈએ. પણ કેટલાક જીવો એવા કે જેમને ચર્ચની જીવના રૂપમાં પ્રભુએ સ્થાપિત નથી કર્યા, પરંતુ પ્રભુની એવી ઈચ્છા છે કે એ જીવાત્માઓ આ સૃષ્ટિમાં જે દિવસે આવે તે પછી જ્યારે સૃષ્ટિ પૂરી થાય પછી જ અહીંયાથી જઈશું અમે, તો એવા સંકલ્પ સાથે અહીંયા ઉતરે કે આ હવે અમારું ઘર છે અને જ્યારે ભગવાનના ઘરને વિકસે નહીં ત્યાં સુધી અમે આને મૂકશું નહીં, એવી રીતે એ લોકો ત્યાં બેસી જાય આવીને. જેમ ઘણા બગીચાની અંદર લોકો જતા હોય ને, ત્યારે અમુક લોકો તો સમયસર પોતાના ઘરે પહોંચી જાય, અમુક લોકો જે લોકો ઘરથી ત્રાસેલા આવ્યો એ લોકોને બગીચાને બંધ કરવાવાળો માળી જ્યાં સુધી કાઢે નહીં ત્યાં સુધી બગીચાને મૂકે નહીં, બેઠા જ હોય તો બેઠા જ હોય, હવે તો જાઓ ઘરે, બંધ કરવાનો ટાઈમ થઈ ગયો. તો એવા લોકો હોય છે દરેક જગ્યાએ. એમ લોકો જૂના સમયમાં ઘણા વખતથી થિયેટરમાં ફિલ્મ જોઈ હતી, 20-25 વર્ષ થયા, પણ પહેલાં એવું લોકો દૂરદર્શનના પ્રોગ્રામમાં પણ એવું થતું કે જ્યારે શરૂઆતમાં શામ પિત્રોડાએ ઇન્દિરા ગાંધીના હસ્તક બધી જગ્યાએ દૂરદર્શનના મથક ખોલાવ્યા ત્યારે લોકો માટે ટેલિવિઝન એક અજુબા હતું, અને જ્યારથી ઓલું ટેણે એવું એક મ્યુઝિક આવતું, ઓલું ચક્કરું ફરતું ફરતું આવે ત્યારથી લોકો, અને એનાથી કોઈ પણ લાલ ગુલાબી ઓલા પટ્ટા આવે ત્યારથી લોકો બેસી જતા આમ કરીને, હવે દર્શન ખુલશે, હવે દર્શન ખુલશે. એ જે પૂરું થઈ જાય એમાં ખેતીનો પ્રોગ્રામ આવે તોય જુએ, ને કોઈ ઢોરનો પ્રોગ્રામ આવે તોય જુએ, કાંઈ પણ ચાલુ હોય જોવાનું, બસ આ એક સિદ્ધાંત. જ્યાં સુધી દૂરદર્શનવાળા પૂરું કરીને સ્ક્રીનને બ્લેન્ક ન કરી દે ત્યાં સુધી ટેલિવિઝન ઓફ ન થાય. ઘણા લોકો તો એના પછી પણ એ આશાએ 10-15 મિનિટ બેસતા કે હજી કદાચ કંઈક આવી જાય, એમ જરાક ઝરમરી આવે તો હા કંઈક દેખાયું દેખાયું દેખાયું, એમ કરીને લોકો અમે અહીંયાથી નહીં ખસીએ એવા સંકલ્પથી બેસી જતા હોય. એમ પ્રવાહી સૃષ્ટિના જીવો પણ આ ભૂતલ ઉપર જ્યારે ભગવાન પ્રકટ કરે ત્યારે એમની મનોવૃત્તિ એવી જ થાય કે નહીં ભગવાને અમને કેમ કે અહીંયા કાઢીને મૂક્યા છે ને અમને આ ઘર આપ્યું છે, તો આપણે અહીંયા કેમ મૂકી શકીએ આ ઘરને, ભગવાને આપણું ઘર બનાવી દીધું છે. તો સૃષ્ટિને જ જગતને જ પોતાનું ઘર માને અને કપડાં બદલાય એમ એમ શરીર બદલતા રહે છેલ્લે સુધી. તો એ જે જીવો છે એને શ્રી મહાપ્રભુજી કહે છે કે આસુરી અથવા તો પ્રવાહી જીવો છે, અને એનું વર્ણન પ્રભુએ ભગવદ્ ગીતામાં કર્યું છે, પ્રવાહસ્થાન પ્રવક્ષ્યામી સ્વરૂપાંગ ક્રિયાયુતાન જીવાસ્તે યાસુરા સર્વે પ્રવૃત્તિંચેતિ વર્ણિતા તે ચદ્વિધા પ્રકીર્ત્યંતે અજ્ઞ દુર્ગે વિભેદતઃ. પ્રવાહસ્થાન પ્રવાહી જીવોને હું કહી રહ્યો છું, પ્રવાહ માર્ગમાં રહેલા આ બધા જીવો છે આસુરી છે, અને એનું વર્ણન ભગવાને ભગવદ્ ગીતામાં પ્રવૃત્તિંચ નિવૃત્તિંચ જનાન વિદુરાસુરાહ ન શૌચમ નાપી ચાચારો ન સત્યમ તેષુ વિદ્યતે અપ્રતિષ્ઠમ અસત્યમ તે અપ્રતિષ્ઠંતે જગદાહુરનીશ્વરમ અપરસ્પર સંભૂતમ કિમન્યત કામહેતુકમ વગેરે વગેરે 16મા અધ્યાયમાં ભગવાને આ જીવોના લક્ષણો બતાવ્યા છે. અને એ જીવોના વિષયમાં ભગવાન એમ કહે છે કે આ બધા જે દુર્ગુણો દુનિયાભરના દુર્ગુણો ત્યાં ગણાવ્યા છે, અને ત્યાં ભગવાન એ વાત કહી છે કે આ જીવો છે એ લોકો પ્રદ્વિષન તો ભ્યસૂયક આહા, એ મારા અભ્યસૂયક છે, મારા દ્વેષી છે, મારા વિરોધી છે, મારાથી વિમુખ છે. તો પ્રભુથી વિમુખ હોવું એ પ્રવાહી કે આસુરી જીવ છે એની ઓળખ છે. બીજા ગુણો એની અંદર કે દુર્ગુણો હોય કે નહીં, પણ પ્રભુથી વિમુખ હોવું, દાખલા તરીકે કોઈ એવો વ્યક્તિ હોઈ શકે કે જે સમાજની અંદર અત્યંત સજ્જન હોય, દયાળુ હોય, ખૂબ દાની હોય, સત્યવાદી હોય, નીતિમાન હોય, એવા વ્યક્તિઓ સમાજમાં હોય છે, પરંતુ પ્રભુ સેવા ભક્તિ કે ભગવત સંબંધી કોઈ વાત છે એમાં એમની કોઈ જાતની રુચિ ન હોય, એમાં એમની અરુચિ પણ હોય કે આ બધી વાતો નહીં, બાકી દુનિયાનું સમાજનું કોઈ પણ સારું કામ હોય એની અંદર એ લોકો આપણને જોવા મળે છે. શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે આ જીવો છે એ આસુરી કક્ષામાં છે. કેમ કે પ્રભુથી વિમુખતા એ આસુરી જીવનું પ્રમુખ લક્ષણ છે. એટલે એ જરૂરી નથી કે આસુરી એટલે કંસ જેવો કે શિશુપાલ કે રાવણ જેવો જ હોય એ જ આસુરી, એમ નહીં. દુનિયામાં એકદમ સીધો સાદો સજ્જન સત્પુરુષ છે એ પણ ભગવદ્ વિમુખ છે, તો એને આપણે એટલે ભગવાન એને આસુરી કહી રહ્યા છે. હવે એ જીવને આપણે એ અધિકાર નથી કે આપણે કોઈને આસુરી કહીએ કે આપણે કોઈને પુષ્ટિ કહીએ, પણ પુષ્ટિ જીવે જ્યારે કોઈનો સંગ કરવાનો છે ત્યારે એણે એ વાતની સાવધાની રાખવી જોઈએ કે જેનો એ સંગ કરી રહ્યો છે એના અંદર જો ભગવદ્ વિમુખતા દેખાઈ રહી છે તો એનો સંગ એના માટે એને માર્ગ ભ્રષ્ટ કરનારો બની શકે છે. એને કોઈ ટાઇટલ આપવાની જરૂર નથી કે એ તું આસુરી છો એમ કહી અને એને હળદૂત કરવાની પણ આવશ્યકતા નથી. પણ એની વૃત્તિને કારણે આપણા વિચારો આપણી નિષ્ઠા છે એ ચલિત ન થઈ જાય એટલી સાવધાની તો પુષ્ટિ જીવે સંગના વિષયમાં રાખવી જોઈએ. સંગ પણ ફરીથી સમજવાની વસ્તુ છે કે સંગ અનેક પ્રકારના છે. જેમ આપણને રોગ થાય ને ત્યારે આપણે ડૉક્ટરને પાસે જઈએ એ એક જાતનો સંગ છે, અને આપણા લગ્નની અંદર ડૉક્ટરને આપણે ઇન્વિટેશન આપીએ કેમ છો મજામાં કે સામાજિક વ્યક્તિ તરીકે આપણા પરિચિત તરીકે, એ પણ એક જાતનો સંગ છે. પણ આપણા પ્રસંગમાં એને નિમંત્રિત કરીને એમની સાથે બેસીને કેમ છો મજામાં કરી રહ્યા છીએ એનો સંગ, અને દવાખાનામાં દર્દી થઈ અને ચિકિત્સા માટે જઈ રહ્યા છીએ એ સંગ, એમાં જમીન આસમાનનો ફર્ક છે. એમ સમાજની અંદર અનેક જાતના લોકો હોઈ શકે. જે સમાજમાં આપણે રહી રહ્યા છીએ એમાં કોઈ નાસ્તિક પણ હોય, કોઈ નિંદક પણ હોય, કોઈ આપણો મિત્ર પણ હોય, કોઈ ધંધાની દ્રષ્ટિથી આપણો સગો હોય, ભલે વૈષ્ણવ ન હોય, પુષ્ટિ માર્ગી ન હોય, પણ બધાની સાથે આપણા કોઈકને કોઈક જાતના વ્યવહારો હોઈ શકે છે. અહીંયા જે સંગથી બચવાની વાત છે એ સંગ કઈ જાતનો, ભક્તિ માર્ગના રૂપમાં જ્યારે આપણે કોઈ આપણી ભક્તિની અભિવૃદ્ધિ માટે અથવા આપણી ભક્તિભાવ છે એને એની સાથે એને શેર કરવાની દ્રષ્ટિથી જ્યારે આપણે કોઈનો સંગ કરીએ છીએ એ સંગની અહીંયા વાત થઈ રહી છે. ખ્યાલમાં આવી ને વાત? જેમ સ્કૂલની અંદર કોઈ વિદ્યાર્થી ભણે છે, સ્કૂલની અંદર જે ભણે છે એના અંદર કોઈક વિદ્યાર્થી એવો હોય, દાખલા તરીકે કોઈ મુસલમાન છે કે ઈસાઈ છે અથવા કોઈ નાસ્તિક છે, એ બહુ પ્રતિભાશાળી હોય સ્કૂલમાં, એ વિષયોના અંદર એ બહુ પારંગત હોય, આપણે નબળા હોઈએ. હવે કોઈ એમ કહે કે નહીં આ તો નાસ્તિક છે, આનો સંગ ન કરાય, આની પાસેથી હોમવર્ક ન લેવાય, આની પાસેથી દાખલા ન શીખાય. અરે એ સંગને અહીંયા ના નથી પાડવામાં આવી રહી. આપણે આપણા સ્વરૂપને સમજી રહ્યા છીએ, આપણે આપણી મર્યાદાને સમજી રહ્યા છીએ, એ મર્યાદામાં રહી એને સુરક્ષિત રાખીને આપણે કોઈની સાથે વ્યવહારના કામમાં જો સંડોવાઈ રહ્યા છીએ તો એમાં કોઈ આપત્તિ નથી. જો બચી શકો તો ઘણી સારી વસ્તુ છે, એમાં પણ કોઈ ખોટું નથી. કોઈ વ્યક્તિ એવો સંકલ્પ કરે કે આપણે શું કામ એવા વ્યક્તિને કે ભવિષ્યમાં થોડો પણ કોઈ ચાન્સ રહે એના ભાવ છે એને આપણા અંદર પ્રવેશવાનો, આપણે એવું શું કામ કરવું, એવી દ્રષ્ટિ કોઈ રાખીને કોઈ અળગો લઈ શકતો હોય તો એમાં કોઈ દોષ નથી. પણ સંગના વિષયમાં જ્યારે સત્સંગ કે દુસંગની વાત થતી હોય છે ત્યારે આ વાતને ખાસ સમજવી જોઈએ કે ભક્તિ માર્ગને અંદર આપણે પુષ્ટિ માર્ગી છીએ, શ્રી મહાપ્રભુજીના માર્ગના અનુગામી છીએ, કે મહાપ્રભુજીના સિદ્ધાંતોને અનુસાર જીવન જીવવાનો આપણો સંકલ્પ છે, ત્યારે એ સંકલ્પ જેના સાથે સંગ કરવાથી, બેસવાથી, સાંભળવાથી, વિચારવાથી, વાગોળવાથી દ્રઢ